श्री पद्म पुराण उत्तरखंड अध्याय 71 श्रीमद भगवद गीता ना 12 अध्याय नु महात्म्य श्री महादेव जी कहे छे। हे पार्वती, दक्षिण दिशा में कोल्हापुर नामनु एक नगर छे, जे सर्व प्रकार ना सुखों आश्रय सिद्ध महात्माओं निवास स्थान तथा सिद्धि आपनारु क्षेत्र छे। ते पराशक्ति भगवती लक्ष्मी नी मुख्य पीठ छे। બધા દેવતાઓ તેનું સેવન કરે છે। પુરાણ પ્રસિદ્ધ તીર્થ ભોગ અને ભોગ તથા મોક્ષપ્રદ છે। ત્યાં કરોડો તીર્થ અને શિવલિંગ છે। રુદ્ર ગયા પણ ત્યાં જ છે। તે વિશાળ નગર બહુ વિખ્યાત છે। એક દિવસ કોઈ યુવક તે નગરમાં આવ્યો। તે કોઈક દેશનો રાજકુમાર હતો। તે ગૌર વર્ણનો, સુંદર આંખો, શંખ જેવો કંઠ, ભરાવદાર ખભા, પહોળી છાતી તથા તેને દીર્ઘ ભુજાઓ હતી। નગરમાં પ્રવેશીને બધી બાજુ નગરની શોભા નિરખતો રહીને તે દેવી મહાલક્ષ્મીના દર્શન માટે ઉત્સુક થઈને મણિકંઠ તીર્થમાં ગયો અને ત્યાં સ્નાન કરીને તેણે પિત્રોનું તર્પણ કર્યું। પછી મહામાયા લક્ષ્મીજીને પ્રણામ કરીને ભક્તિપૂર્વક સ્તવન કર્યું। રાજકુમાર બોલ્યું, જેના હૃદયમાં અપાર દયા ભરેલી છે, જે સમસ્ત કામનાઓ પૂરી કરીને તથા પોતાની કૃપા કટાક્ષથી સંપૂર્ણ જગતનું સર્જન, પાલન તથા સંહાર કરે છે, તે જગજનની મહાલક્ષ્મીની જય હો, જે શક્તિના આધારે તેના જ આદેશ અનુસાર પરમેષ્ઠી બ્રહ્મા સૃષ્ટિ કરે છે, ભગવાન અચ્યુત જગતનું પાલન કરે છે તથા ભગવાન રુદ્ર અખિલ વિશ્વનો સંહાર કરે છે। તે સર્જન, પાલન અને સંહારની શક્તિથી સંપન્ન ભગવતી પરાશક્તિનું હું ભજન કરું છું। હે કમલે, યોગીઓ તમારા ચરણ કમળોનું ચિંતન કરે છે। હે કમલાલય, હે કમલાલય, તમે પોતાની સ્વાભાવિક સત્તાથી જ અમારા ઇન્દ્રિય ગોચર વિષયોને જાણો છો। તમે જ કલ્પનાઓના સમૂહને તથા તેનો સંકલ્પ કરનારા મનને ઉત્પન્ન કરો છો। ઈચ્છા શક્તિ, જ્ઞાન શક્તિ અને ક્રિયાશક્તિ આ બધા તમારા જ રૂપ છે। તમે પરમ જ્ઞાન રૂપિણી છો। તમારું સ્વરૂપ નિષ્કલ, નિર્મળ, નિત્ય, નિરાકર, નિરંજન, અંતરહિત, અંતરહિત, આતંક શૂન્ય, આલંબન રહિત તથા નિરામય છે। હે દેવી, તમારા મહિમાનું વર્ણન કરવામાં કોઈ સમર્થ છે? જે છ ચક્રોનું ભેદન કરીને અંતકરણના 12 સ્થાનોમાં વિહાર કરે છે, અનાહત ધ્વનિ, બિંદુ, નાદ અને કલા જેના સ્વરૂપ છે, તે માતા મહાલક્ષ્મીને હું પ્રણામ કરું છું। હે માતા, તમે પોતાના મુખરૂપી પૂર્ણ ચંદ્રમાંથી પ્રગટ થનારા અમૃતને વહાવ્યા કરો છો। તમે જ પરા, પશ્યંતી, મધ્યમા અને વૈખરી નામની વાણી છો। હું તમને નમસ્કાર કરું છું। હે દેવી, તમે જગતની રક્ષા માટે અનેક રૂપ ધારણ કરો છો। હે અંબિકે, તમે જ બ્રાહ્મી, વૈષ્ણવી તથા મહેશ્વરી શક્તિ છો। હે વારાહી, મહાલક્ષ્મી, નારસિંહી, ઐન્દ્રી, કૌમારી, ચંડિકા, જગતને પવિત્ર કરનારી લક્ષ્મી, જગન્માતા, સાવિત્રી, ચંદ્રકળા તથા રોહિણી પણ તમે જ છો। હે પરમેશ્વરી, તમે ભક્તોના મનોરથ પૂર્ણ કરવા માટે કલ્પલતા જેવા છો, મારા પર પ્રસન્ન થાઓ। તેના પ્રમાણે સ્તુતિ કરવાથી ભગવતી મહાલક્ષ્મી પ્રત્યક્ષ પ્રગટ થઈને બોલ્યા, હે રાજકુમાર, હું તમારા પર પ્રસન્ન છું, તમે કોઈ ઉત્તમ વરદાન માગો। રાજપુત્ર બોલ્યું, માં, મારા પિતા રાજા બૃહદર્થ અશ્વમેઘ નામના મહાન યજ્ઞનું અનુષ્ઠાન કરી રહ્યા હતા। તેઓ દેવ યોગી રોગગ્રસ્ત થઈને સ્વર્ગગામી થઈ ગયા। એ દરમિયાન યુપમાં બાંધેલા મારા યજ્ઞ સંબંધી ઘોડાને, જે સંપૂર્ણ પૃથ્વીની પરિક્રમા કરીને પાછો આવ્યો હતો, કોઈ રાત્રિના સમયે બંધન કાપીને ક્યાંક અન્ય સ્થાને પહોંચાડી દીધો। તેની શોધ કરવા મેં સેવકોને મોકલ્યા હતા, પરંતુ તે બધા ખાલી હાથે પાછા આવ્યા છે। હવે હું બધા ઋત્વિજોની આજ્ઞા લઈને તમારી શરણમાં આવ્યો છું। હે દેવી, જો તમે મારા પર પ્રસન્ન છો તો મારા યજ્ઞનો ઘોડો મને મળી જાય, જેથી યજ્ઞ પૂર્ણ થઈ શકે, ત્યારે હું મારા પિતા મહારાજનું ઋણ ઉતારી શકીશ। શરણાગતો પર દયા કરનારા જગતજનની લક્ષ્મી, જેવી રીતે મારો યજ્ઞ પૂર્ણ થાય એવો ઉપાય કરો. ભગવતી લક્ષ્મીએ કહ્યું, હે રાજકુમાર, મારા મંદિરના દરવાજા પર એક બ્રાહ્મણ રહે છે જે લોકોમાં સિદ્ધ સમાધિના નામે પ્રસિદ્ધ છે. તેઓ મારી આજ્ઞાથી તમારું બધું કામ પૂર્ણ કરશે. માં લક્ષ્મીના પ્રમાણે કહ્યા પછી રાજકુમાર તે સ્થાન પર આવ્યા જ્યાં સિદ્ધ સમાધિ રહેતા હતા. તેમના ચરણોમાં પ્રણામ કરીને રાજકુમાર ચૂપચાપ હાથ જોડીને ઉભા રહી ગયા. ત્યારે બ્રાહ્મણે કહ્યું, તમને માતાજી અહીં મોકલ્યા છે, સારું, જુઓ હવે હું તમારું સંપૂર્ણ અભિષ્ટ કાર્ય સિદ્ધ કરું છું. આમ કહીને મંત્રવેતા બ્રાહ્મણે બધા દેવતાઓને ત્યાં હાજર કર્યા. રાજકુમારે જોયું કે તે સમયે બધા દેવતાઓ હાથ જોડીને થરથર કાંપતા રહીને ત્યાં ઉપસ્થિત થઈ ગયા. ત્યારે તે શ્રેષ્ઠ બ્રાહ્મણે બધા દેવતાઓને કહ્યું, દેવતાઓ, આ રાજકુમારનો ઘોડો જે યજ્ઞ માટે નિશ્ચિત થઈ ચૂક્યો હતો, રાતમાં દેવરાજ ઇન્દ્રએ ચોરીને અન્ય સ્થાને પહોંચાડી દીધો છે, તેને શીઘ્ર લઈ આવો. ત્યારે દેવતાઓએ મુનિના કહેવાથી યજ્ઞનો ઘોડો લાવીને આપી દીધો. ત્યારબાદ બ્રાહ્મણે તેમને જવાની આજ્ઞા આપી. દેવતાઓનું આકર્ષણ જોઈને ત્યાં ખોવાઈ ગયેલા અશ્વને પ્રાપ્ત કરીને રાજકુમારે મુનિના ચરણોમાં પ્રણામ કરીને કહ્યું, મહર્ષે, તમારું આ સામર્થ્ય આશ્ચર્યજનક છે. તમે જ આવું કાર્ય કરી શકો છો, બીજું કોઈ નહીં. હે બ્રહ્મન, મારી પ્રાર્થના સાંભળો. મારા પિતા રાજા બૃહદર્થ અશ્વમેઘ યજ્ઞનું અનુષ્ઠાન આરંભ કરીને દેવયોગ્ય મૃત્યુ પામ્યા છે. આજ સુધી તેમનું શરીર તપાવેલા તેલમાં સૂકવીને મેં રાખી મૂક્યું છે. સાધ શ્રેષ્ઠ, તમે તેમને પુનઃ જીવિત કરી દો. આ સાંભળીને મહામુનિ બ્રાહ્મણે થોડા સ્મિત સાથે કહ્યું, ચાલો જ્યાં યજ્ઞ મંડપમાં તમારા પિતા મોજૂદ છે ત્યાં જઈએ. ત્યારે સિદ્ધ સમાધિએ રાજકુમારની સાથે ત્યાં જઈને જળ અભિમંત્રિત કર્યું અને તેને તે સૌના મસ્તક પર મૂક્યું. તે મુક્તાની સાથે જ રાજા જીવિત થઈ ગયા. પછી તેમણે બ્રાહ્મણને જોઈને પૂછ્યું, ધર્મ સ્વરૂપ, તમે કોણ છો? ત્યારે રાજકુમારે મહારાજને બધી વાત કહી સંભળાવી. રાજાએ પોતાને પુનઃ જીવતદાન આપનાર બ્રાહ્મણને પ્રણામ કર્યા અને પૂછ્યું, બ્રાહ્મણ, ક્યાં પુણ્ય દ્વારા તમને અલૌકિક શક્તિ પ્રાપ્ત થઈ છે? આ સાંભળીને બ્રાહ્મણે મધુર વાણીમાં કહ્યું, રાજન, હું દરરોજ આળસ છોડીને ગીતાના 12મા અધ્યાયના જપ કરું છું, તેનાથી મને આ શક્તિ મળી છે જેનાથી તમને જીવન પ્રાપ્ત થયું છે. આ સાંભળીને બ્રાહ્મણો સહિત રાજાએ તે મહર્ષિ પાસેથી ગીતાના 12મા અધ્યાયનું અધ્યયન કર્યું. તેના મહાત્મયથી તે બધાની સદગતિ થઈ ગઈ. બીજા બીજા જીવો પણ તેના પાઠથી પરમ મોક્ષને પ્રાપ્ત થઈ ચૂક્યા છે. અધ્યાય 71મો સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.